भोजन बहु रसे भर्या जुगते करिया जे आण्या चोकी उपरे ताजा जमवाते पाक बहु प्रकारना विध विध ना व्यंजन पूर्या कटोरा प्रेम शु जुगते जमे जीवन मोदक मगदल ने मोतैया के जमता जोया छे लाखण साई ने सेवैया के जमता जोया छे तळिया बळिया माही ते जाना के जमता जोया छे काजु कळिया मन मान्या के जमता जोया छे पेंडा पतासा ने पूरी के जमता जोया छे सूतर फेणी ने साबूड़ी के जमता जोया छे शकरपारा सेव सुवाळी के जमता जोया छे पूरी कचोरी रूपाळी के जमता जोया छे हलवो हरीसो रसाळो के जमता जोया छे घेबर गुंदर पाक रूपाळो के जमता जोया छे गण गण गाठिया गुंदवड़ी के जमता जोया छे गड़ा साटा गळ पापड़ी के जमता जोया छे शीरो साथु साकर चणा के जमता जोया छे मुरकी मुरबो में शुभ घणा के जमता जोया छे मालपुड़ा साकर तणा के जमता जोया छे बर्फी बिरंज एलची दाणा के जमता जोया छे बाटी बाजरा घऊनी के जमता जोया छे घणा घीमा बोली ऊनी के जमता जोया छे खाजा खीर खुरमा गोळा जमता जोया छे दूध पाक दही थरा बोळा के जमता जोया छे माखण मही दही वड़ा के जमता जोया छे चूरमू लाफसी बेरूड़ा के जमता जोया छे कंसार बासुंदियों भली के जमता जोया छे केरी रस रूड़ी रोटली के जमता जोया छे पुडला ने पूरण पोळी के जमता जोया छे रेवड़ी पकोड़ी बोळी के जमता जोया छे गुलाब टोपरा ना पाक जमता जोया छे जलेबी ने सुंदर शाक जमता जोया छे जार बाजरी बावट पोळी जमता जोया छे घीमा घऊनी जबोळी के जमता जोया छे मठ जवना रोटला चीणा चणाना बहु भला के जमता जोया छे सुगंधी भात ने खिचड़ी કે જમતા જોયા છે સુગંધી ભાત ને ખીચડી કે જમતા જોયા છે. આજે હરિસ્મૃતિમાં બીજું ચેપ્ટર એટલે બીજું પ્રકરણ શ્રીજી મહારાજની સ્મૃતિમાં મહારાજ શું શું જીમા એ નિષ્કુળાનંદ સ્વામી ચિંતવન કરે છે. ઘણી બધી વસ્તુઓ ગણાવી છે કે જે બધી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને જમતા નજરો નજર દર્શન કર્યા છે. આપણે અગાઉ જોયું છે કે આ નિષ્કુળાનંદ સ્વામી પોતાના પ્રિયતમની સ્મૃતિ કરે છે. જ્યાં જ્યાં જે જે વસ્તુ દેખાય તો એમાં એને પોતાના પ્રભુ દેખાય છે, પ્રિયતમ દેખાય છે. એ લાડુ જોવે, સેવ જોવે, રોટલી જોવે, પૂરણપોળી જોવે, જે કઈ વાનગીઓ જમે જોવે તો એ તરત એમ થાય કે આ વાનગી મહારાજ જમતા હતા. વાનગીઓના નામ લેવા એમાં કલ્યાણ નથી. કદાચ એના નામ લઈએ અને અંતકાળે પણ જો એના નામ આવી જાય કોઈ વાનગી એના તો કદાચ મોત બગડે. પણ આ તો ભગવાનનો સંબંધ છે, નહીતર તો કંદોઈની દુકાનમાં કંદોઈ બેઠો હોય એનું કલ્યાણ થઈ જવું જોઈએ ને. પણ મારા પ્રભુ આ જમતા વસ્તુની સાથે એને ભગવાન દેખાય છે. દરેક વસ્તુ કે જે પોતાનું પ્રિય પાત્ર હોય એમણે ઉપયોગ કર્યો હોય એ વસ્તુ જોઈને એ પ્રિય પાત્ર દેખાય, વસ્તુ ગૌણ છે. કોઈનો નાનો બાળક હોય ને એ કદાચ મૃત્યુ પામી ગયો હોય તો પછી એ જે ઢીંગલીઓથી, જે ચૂસણીઓથી, જે રમકડાઓથી રમતો હોય તો એને જોઈ જોઈને એને જ યાદ કરે ને. ઢીંગલી કે રમકડા ગૌણ છે, બાબલો મુખ્ય છે. અને એ છોકરો કઈ જમતો હોય તો એ વસ્તુઓ જોઈ જોઈને પણ એને એમ થાય ને કે આ છોકરો જમતો હતો, એને બહુ ભાવતું હતું, માગીને ખાતો, રડીને ખાતો, ચૂસીને ખાતો, પ્રેમથી ખાતો, હસીને ખાતો, ખવડાવીને ખાતો, એકલો ખાતો, એ બધું વિચાર. અને સૌની જમવાની રીત જુદી જુદી હોય છે. પણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણની જમવાની રીત તો અતિ અનોખી અને અતિ અલૌકિક હોય છે. ધરમપુર, સુરત થી આગળ જે ધરમપુર સ્ટેટ, કુશળ કુંવરભાઈ એમને સત્સંગ થયો, પછી કારભારીઓની સાથે દિવાન, દિવાનની પત્ની એ બધાને શ્રીજી મહારાજની પૂજા કરવા માટે પોશાક, વસ્ત્રો, અલંકારો લઈને મોકલ્યા છે. એ બધા આવ્યા છે વડતાલ. સરસ મજાના ઉતારા અપાયા છે. શ્રીજી મહારાજની પૂજા સુંદર રીતે કરી, રાજવંશી પોશાક. એક બે દિવસ ગયા એટલે દિવાનની જે પત્ની હતી એ બહુ જમવામાં બહુ ચતુર હતી, કુશળ બહુ હતી ભોજન કરવામાં. એને મનમાં વિચાર થયો કે આ ભગવાન કહેવાય છે, તો એ જો ચતુરાઈથી જમી બતાવે તો હું માનું કે એ ભગવાન છે. કારણ કે આમ તો સાધુ પુરુષનો વેશ દેખાય છે, જમવામાં એમને શું ગત પડે. મહારાજને આમંત્રણ અપાયું, મહારાજે સ્વીકારી લીધું કે થાળ બનાવડાવો, અમે જમવા આવશું. દીવાનની પત્નીને છે પારખ્યું કરી લઈએ, ગંવાર છે કે ગોલોકપતિ છે જોઈ લઈએ. સુંદર મજાના અનેક વાનગીઓ એનાથી થાળ સજ્જ કર્યા. સમય થતા મહારાજને દીવાન ખુદ તેડવા આવ્યા. મહારાજ પધાર્યા, સ્નાન કર્યું, વસ્ત્રો પીતાંબર શાલ ઓઢી અને મહારાજ જમવા બેઠા. શ્રીજી મહારાજ મોટે ભાગે ભોજન કરતા પહેલા સ્નાન કરતા, સ્નાન કરે આછી ધોતી ચાદર ખેસ ઓઢે અને પછી મહારાજ જમવા બેસતા. જોકે એ જમાનામાં જ મોટે ભાગે લોકો સ્નાન કરીને જમતા, અમુક ખેતી કરનારા ને એવા બધાને એ ન હોય રીત. પણ આપણે હમણાં સુધી જોયેલું તો હવે તો એ નથી જોવા મળતું, પણ જમવા બેસતા ત્યારે ઘણા લોકો આ તમારા વસ્ત્રો પહેરીને કોઈ દિવસ જમવા ન બેસે. પેન્ટ શર્ટ આમ પહેર્યા હોય, જનરલી સિવિલ ડ્રેસ, જમવા બેસે એટલે એ ધોતી અને ચાદર ઓઢી, હાથ પગ ધોઈ, સરસ રીતે સ્વચ્છ થઈ અને પછી નિરાતે બેસી, બાજો ઢાળી, થાળ જેમ ઠાકોરજીને આગળ મૂક્યા હોય એમ બેસીને જમતા. અને એમાં મંત્રોચ્ચાર થાય, પાણીની અંજલીઓ છટાય, ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્માહવીર બ્રહ્મણાહુતમ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, આવા કેટલાય મંત્રો ગીતાના ભાગવતના વેદ મંત્રો બધું બોલે અને ત્યાર પછી પ્રોક્ષણ કરીને પવિત્ર થઈને ગ્રાસ નીકાળીને બાજુમાં અગ્નિનો એક વાસણમાં, માટીના વાસણમાં અગ્નિના કોલસા જલતા હોય એમાં બધી આહુતિઓ આપે, ઘૃતની, અક્ષત ચોખાની રોટલી બધું, પછી જમતા. હવે આજે એ પંક્તિઓ જતી રહી, પંક્તિ તો ક્યાંય જોવા મળે જ નહીં, બધું બુફે આવી ગયું. નામે કોણ જાણે બુફે. હવે બધાને કોણ જાણે ફાવી ગયું છે. બાકી આમ પંક્તિ બેસાડી હોય ને પછી આમ બધા પીરસવા નીકળ્યા હોય સગા સંબંધીઓ બધા, ઘરના બધા ભાઈઓ વ્યક્તિઓ, અને જે પીરસતા હોય અને જે મજા આવે એમાં જે હેત ને આદર દેખાય, એ બુફેમાં તો તમને ભળાવી દે છે, જમી લ્યો, આ બધું અહીં બેળ્યું છે, તમે જમી લ્યો. ગરધણી ક્યાંય ગોતા જડે, એ બધા જે આવ્યું હોય આવળી બાવળી પીપળીના લોકો, એ બધા નાહ્યા હોય કે ન નાહ્યા હોય, કોઈ જન્મી ને એવા હોય બધા, ભોજન બધા જાત જાતના પીરસે. હવે તમે જમી લ્યો ત્યાં બસ. પેલામાં કેવો પ્રેમ પંક્તિઓ પડતી એમાં, અને કેવો આદર મુખમાં પરાયણે ગ્રાસ ને કોળિયા ને બટકા આપે, આદરથી જમાડતા. અમે હેત આજે એ ન દેખાય, તમારે ભલે જમાડે તમને બધાને, પણ આદર વગરનું લોકોને કોને ભૂખ્યા હશે ખાઈ લેતા હશે, બીજું શું. બાકી તમે રીતસર આમ તમે જુઓ ને તો ખરેખર ભિખારી માગવા નીકળ્યો હોય ને એવું જ દ્રશ્ય હોય. હાથમાં થાળી લઈ અને હળિયા પાટી થયો કઈ રહી ન જતું, ઓલા થાળી જો ઓલા થાળી જો કઈ નથી, વળી કઈ રહી ગયું તો વળી દોડીને એક વાટકી લઈ આવે, વળી એમાં નાખે, એલા કેલા શિખંડ તો રહી ગયો, લાઈજે ભાઈ લઈ જાય લઈ જાય, વળી ત્યાં શિખંડ કઢી ભરી એવા કઢી શિખંડમાં શિખંડમાં ઓયલું લઈને બધું થઈ જાય, પછી આખી પોળ માંથી માગીને ભેળું કર્યું હોય ને એવું લાગે. અને એ પાછા બે જણા આમ જમતા હોય ઉભા ઉભા, બે જણા વળી ખૂણા બેસીને જમતા હોય. દ્રશ્ય તમે જુઓ તો આપણે પશુઓને ચાર નાખી હોય મકર સંક્રાંતિ ઉપર, એનાથી વિશેષ કઈ તમને દેખાય નહીં. હવ હો ના પૂળા લઈને ચાલતા હોય ને, અને ઓલી પંક્તિઓ પડી હોય એમાં તો તમને આમ દર્શન થાય કે આ બધા જમે છે. ભોજન એક યજ્ઞ હતો, યજ્ઞ જ પ્રક્રિયા છે. હમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણી નામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ, યજ્ઞ છે. અગ્નિ વૈશ્વાનર અગ્નિ રૂપે ભગવાન બેઠા છે એટલે એક એક ગ્રાસ એક એક આહુતિ છે, યજ્ઞ કાર્ય છે. એવું પવિત્ર કાર્ય અને એવા આદર અને પ્રેમથી બધા જમવાનું, અને કેવી રીતે આમ ઘીની ધારું થતી પીરસાતા, તમારે હાથ મળી મળી કાંડા મળીને જમાડે એમ કહેવાતું ને કાંડા, અને એ પાછું કાઠિયાવાડમાં તમે જાઓ હા બઠ્ઠા પાડી દે. અમારા કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડી ભગવાન તો તારા મોંઘેરા કરું સન્માન, તને સ્વર્ગે ભૂલાવું શ્યામળા. બાકી બીજા પ્રદેશમાં જમાડતા છે પણ આપણે છે ને તાવી થોલીએ શાક લઈને આવે તે ચમચો ન તાવી થાય, તાવી થવા ઉપર એક રીંગણા ફોડવું ચડાવે અને પાછા પૂછે આપું આપું, આવડી ભાખરી મૂકી જાય આવડી પાછી કે આલુ, અરે આલુ શું હજી તો લોટ બંધાવો છે. પણ તમે કાઠિયાવાડમાં જાઓ તો હજી તમે હા હા ના ના કરો ત્યાં તો ઢગલો થઈ જાય, ને તમે નાય ન પાડી શકો અને આ ખૂટશેક નિયમ લાગે પણ ક્યાં જમાઈ જાય એ ખબર ના પડે. એવી બધી આગતા સાગતા કે ખોટું તો નથી. અમથા કઈ સહજાનંદ સ્વામી કાઠિયાવાડમાં રોકાણા નહોતા, તબાવ છે આદર ને પ્રેમ થતા. બાકી એક જણો છે ને, એક જણાને આમ ચાલ્યું જ હતું કે ભાઈ તમે જમવું છે, મારે જમવા જવું છે, બાજુમાં રેસ્ટોરન્ટમાં જમી લઈ. હું તમને કઈ ઓળખતો નથી પણ એમાં શું વાંધો, સાથે બેસીને જમીએ શું વાંધો. પેલો ના તો લગભગ કોણ પાડે જમવામાં, એને કાના માતર નું હોય. હાલો સરસ મજાની બે ઓર્ડર કર્યા, બધી થાળી આવી જમવા માંડ્યા, અર્ધે જમ્યા એટલે ઓલા ને છતાં આશ્ચર્ય લાગે હું તમને ઓળખતો નથી અને તમે મને એટલો આગ્રહ કરીને લઈ આવ્યા અને જમવા સામે બેસાડ્યો, એનું કારણ શું? તો કારણ બીજું કઈ નહીં, મારે એક નિયમ છે કે જમતા પેલા રોજ એક ભિખારીને જમાડવો. ઓલું ઉભો થઈ ને વીયો ગયો, બોલો. આ તમારું બુફે છે ને ભલે કોઈને તમે કહો નહીં પણ એ સિવાય બીજું કશું જ નહીં હો, પણ સગવડિયો ધર્મ છે ચાલે, ન ગમે તો લોકોને ફાવી ગયું છે ફાવી ગયું છે તો હાલે. બાકી આમાં તો બૂટ પહેર્યા હોય, ચામડાના પટ્ટા બાંધ્યા હોય, બધું એવું છે. ક્યાંય જમવાનું તમને લાગે કે યજ્ઞ કર્મ થાય છે? જરાય નહીં, પવિત્રતા છે તે. હાથ પગ ધોયા ન ધોયા કશું નહીં. ક્રિયાને વિચારો ઉપર બહુ મોટી અસર થાય છે, એટલે બહુ ફિલોસોફીના ઉપલા માળે ચડી અને આ બધી વસ્તુઓ છોડી ન દેવાય. આચાર પ્રથમો ધર્મ, શરીર ધર્મ પેલા તો જ પછી આ મન શુદ્ધિ થાય, વિચાર શુદ્ધિ થાય. જેવી ક્રિયા કરો એવી વિચારો પેદા થવાના જ છે. એટલે પેલા તમે જો ઘણા વર્ષો પહેલા તો હતું ગામડામાં હજી હોય તો ક્યાંક ક્યાંક હશે બાકી રસોડું બનાવે તો પહેલી રોટલી ઉતરે એ ગાય માટે, છેલ્લી રોટી ઉતરે એ કૂતરા માટે, પછી વચ્ચે જે હોય એ લોકો બધા જમે. પણ આ જ રીતે બનતું ને, હવે આજે ક્યાંય છે ગાયનો ભાગ કે કૂતરાનો ભાગ કે ક્યાંય છે? ક્યાંય નહીં. રોટલીઓ કાઢવાનો જ રિવાજ વયો ગયો. હવે ક્રિયાને તમે અસર જુઓ. તમે પહેલી રોટલી કોની હતી? ગાયની. એ પહેલી રોટલી કોણ ખાય? આને ઓફિસે જવું હોય એટલે સીધી પહેલી રોટલી એ જ ઉપડા ઉપર ગરમ ગરમ લઈ જમી કરીને સીધો ઓફિસે ભાગી જાય. હવે ગાય નો ભાગ ખાય છે ને એટલે ગાય જેવો થઈ ગયો છે. પછી કે મારું ઘરમાં કઈ હાલતું નથી, હવે આમે ક્યાંથી હાલે? ગાયનો ભાગ ખાઈ જાય પછી ક્યાંથી હાલે? અને પછી છોકરા નિશાળે જવું હોય એટલે પછી છોકરાને ટ્યુશનમાં જવું હોય, વચ્ચેની જે રોટલી છે એ પછી છોકરા જમે, અને સૌથી છેલ્લે તમારા ઘરના જમે. હવે એ કોનો ભાગ છે? ના બોલાય નહીં, સમજાય. એટલે કૂતરાનો સ્વભાવ શું છે? વડકા ભરવા છે, ખાંડ છે, ગોળ. ક્યારે જો લઈ જાવશો કોઈ દી ફરવા? ક્યાંય લઈ ગયા? ક્યાંય રેસ્ટોરન્ટ લઈ ગયા? તમારે રગડા કરવું છે, અમારું ક્યાંય જવું છે? ઓલો કે શાંતિ રાખને, તું કે ત્યાં લઈ જાશ. અને એવી જગ્યાએ લઈ જાય લેવા જ કોઈ ન આવે. એટલે કર્મની વિચારો ઉપર અસર છે. અને એમાં અન્નની તો આપણે છે ને, અન્ન તેવું મન, એક આખું પ્રવચન છે એના ઉપર, એ સાંભળવા જેવું છે. અન્ન તેવું મન, અને વૈદિક સૂત્ર છે અન્ન તેવું મન. અન્નમાંથી જ મનનું નિર્માણ થાય છે. હવે વિચાર કરીએ જે અન્નની કેટલી પવિત્રતા, કેવી રીતે ભોજન. એટલે માણસ આજે સાવ સાત્વિક વિચારો ગુમાવી બેઠો છે એની પાછળ એનું મોટું કારણ ભોજન છે. એ અમને બહુ જલ્દી ખબર પડી જાય, કારણ કે અમે બધા લગભગ સ્વયં પાકી સાથે હાથે બનાવવાનું એ રીતે જમતા હોય ને, એમાંય જો ક્યાંય કોઈનું એવી રીતનું સીધું સામાન આ તે ક્યાંક હોય ને તો એ અમને ખબર પડી જાય કે આમાં અસર જુદી છે, તરત દેખાય. ભોજનની તો આપણને આટલી જો સહજ રીતે ખ્યાલ આવી જતો હોય તો પછી હવે જ્યાં ત્યાં જેનું તેનું જમતા એના વિચારોની શુદ્ધિ શું રહેવાની? આજે તો 18 વર્ણ એક સરખા છે, ક્યાંય આ રહ્યું જ નથી. લ્યો કોઈ શુદ્ધિ પવિત્રતા વાત કરો તો લોકો ગાંડા ગણે છે. વર્ણાશ્રમ ધર્મની પછી આજે તો જે કોઈ બહુ પ્રસિદ્ધ વક્તાઓ થઈ ગયા, પછી એ ભાગવત ના હોય કે રામાયણ ના હોય કે ગીતા ના હોય કે જે તે હોય બધા, પણ એને સમાજમાં એક પોતાનો ક્રાંતિકારી લેવલ જાળવી રાખવા માટે પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું હોય, ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ શાહ, આ બધી વાતો ગીતામાં કહી હોય તો પછી આજે જુદા જુદા એનો અર્થ કરીને સમાજ આગળ મૂકે, પણ ગીતાને અનુસરે નહીં. ગીતાએ કઈ એવું નથી કહ્યું કે આવા ગુણ દેખાય એને બ્રાહ્મણ કેવો, બ્રાહ્મણ હોય એમાં આ ગુણ હોવા જોઈએ, એને આવું કર્મ હોવું જોઈએ. શિક્ષાપત્રીમાં પણ મહારાજ એમ જ કીધું, બ્રાહ્મણ હોય એમણે આ કર્મ કરવું, વૈશ્ય હોય તેમણે વણજ વ્યાપાર કરવો, ક્ષત્રિય હોય તેમણે ધીરજ ક્ષમાવાના રાખવા. પણ ક્ષમા ને ધીરજ ને આ બધું હોય એને ક્ષત્રિય કેવો, એવું કોઈ શાસ્ત્રોમાં કઈ લખ્યું નથી. પણ એ બધું જતું રહ્યું. સીધી વાત છે ભાઈ, કારેલા ને દૂધી ને બે ને ભેળા કરીને ક્રોસ બિલ્ડિંગ કરો અને પછી એમાંથી જે કારેલું થાય એ કોઈ દિવસ કાઢે, કારેલાના ગુણ હોય હોય તો આ આ બે જ્ઞાતિઓ, બે આખા કુળ, બે ખાનદાન, આખી જુદી જુદી જાત જાતના મૂકી દીધા, એના ક્રોસ બ્રીડિંગ થાય પછી એમાં પ્રજા સંસ્કારો તો લઈ ના જાય. સાત સાત પેઢીનો તો આપણે તો કેટલાય વખતથી નહીં, સેંકડો વર્ષથી શાસ્ત્રોમાં જોઈએ છે સાત પેઢીનું સૂતક પાળવું. વૈજ્ઞાનિક સંશોધન તો હવે થાય છે, ગ્રંથ સૂત્રો છે, સાત પેઢી સુધી ચાલે, આઠમી પેઢી હોતું નથી. હવે તો એને ખબર છે ને બધી, તો બધી બહુ જ વૈજ્ઞાનિક વાતો હોય છે શાસ્ત્રની. પણ ઠીક છે, હવે બધાને ક્રાંતિકારી થઈને સમાજમાં વૈચારિક રીતે ફેલાઈ જવું છે. કરીને શું સુખી સમાજ થતો હોય તો કઈ વાંધો નથી, સમાજ સુખી નથી થતો, જતો ને દુખી થતો જાય છે. એટલે ભોજન એક યજ્ઞ પ્રક્રિયા. તો શ્રીજી મહારાજ સ્નાન કરી જમવા બિરાજ્યા. શ્રીજી મહારાજ જમવાની રીત, જમણા પગને ઉભો રાખે, એના ઉપર આમ જમણા પગ હાથની કોણી ટેકવે, બસ આ જ રીતે આમ બેસે, ડાબો પગની પલાઠી વાળે, અહીં બાજુ ઉપર થાળ મૂકે. મહારાજના આજાન ભૂજાઓ હતી લાંબી ભૂજાઓ, અને મહારાજ થાળમાંથી એક એક વાનગી લઈ અને જમે. પણ જમે એટલે આ નખના અગ્રભાગ પણ માંડ માંડ બગડે, આટલા જ આમ આપણે અહીં સુધી આવે. અને પછી ચાટે પોણી પોણી આંગળી બગડી જાય, પછી પોણી પોણી આંગળી ચાટે. મહારાજ જમે પણ તમારે નખના ખાલી અગ્રભાગ ટેરવા જ વાનગીઓ અડી હોય એટલો જ પાસ થાય, બાકી બગડે જ નહીં. આ ચતુરાઈ પેલી, અને આવું શક્ય ન હોય એવું લાગે, પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને મેં 5 વર્ષ સુધી જમાડ્યા, પણ બધા જોયે છે મેં એવી ચતુરાઈથી જમતા હજી સુધી મારી જિંદગીમાં મેં કોઈને જોયા નથી. એમને એટલું બસ, આટલા અગ્રભાગ આમ જ, આટલા જ દાળ ભાત આદે બધી વસ્તુ જમે, ચમચી તો કોઈ દી વાપરતા નહીં, છતાં કોઈ દી આંગળીઓ બગડે એ નહીં. અને પછી એટલું તમને એમ લાગે, એમ દર્શની લાગે, એમ જમવાની પ્રક્રિયા ત્યારે એમ થાય કે જો આ એક સત્પુરુષને આવી રીતે આપણે દર્શન કરીએ છીએ તો ખુદ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ જમતા હશે ત્યારે કેવી એમની ચતુરાઈની કેવી આખી કૌશલ્ય હશે વાનગીઓને સ્પર્શ કરવાની, જમવાની. પણ બીજી સૌથી મોટી વાત એ છે, જે દિવાનની પત્નીએ જે થાળ સજાવ્યો હતો એમાં ચતુરાઈ જોવાની હતી ને, એ ખાલી ચતુરાઈ, ખાલી આંગળી ટેરવા અડાવવા એટલું જ નહોતું, બહુ જ ભોજન શાસ્ત્ર ગહન છે. અને એમાં પેલી કુશળ હતી. આપણા જે પ્રાચીન બધા જે શાસ્ત્રો છે એટલા બધા ઊંડા છે, એક એક શાસ્ત્ર તમે જોઈ લો. આપણે એ જ પૂરા પ્રાચીન જે આપણા પૂર્વજો હતા એને આજના લોકો એમ કે છે કે બધા ગમાર હતા, ઓછું શિક્ષણ હતું ને આવે જ બધું શિક્ષણ આવ્યું છે ને એવું જ બધું કહે છે ને, આજે જ બધું બધું વ્યાપ્ત થયો. આજે એમણે જે ગ્રંથો રચ્યા એવા એક પણ ગ્રંથોની રચના થતી હોય તો કહો, વ્યાખ્યાઓ થાય છે એની, એના ઉપર પ્રવચનો થાય છે, એના ઉપર લાંબા લાંબા ભાષણો થાય છે, પણ એવા ગ્રંથ નિર્માણ થતા હોય તો બતાવો, થાય છે? હવે જે ગ્રંથોના ઉકેલ કરવા આપણને મુશ્કેલ પડે છે એને એમ કેમ કહેવાય કે ઓછી બુદ્ધિમત્તા ધરાવતા? કેટલી મોટી વાત છે. તો ભોજન શાસ્ત્ર તો આપણે થોડુંક જ આમાં તમને જોશું, એવા તો સામુદ્રિક શાસ્ત્રો હોય, બીજા શાસ્ત્રો ક્યાં એનો પાર છે, ગજબ છે. અરે તમે એક અશ્વ શાસ્ત્ર લ્યો ને તો બુદ્ધિ કામ ન કરે, આટલું તો આજના વિજ્ઞાન વાળા છે ને એને ઘોડાનું જ્ઞાન નહીં હોય એટલું અશ્વ શાસ્ત્ર તમે ઉપાડો. અરે એક સ્ત્રીના દાક્ષિણ્યનું શાસ્ત્ર તમે ઉપાડો ને તો આજના લોકોને ખબર ના પડે કે આટલું બધું હોય શકે. મનોવિજ્ઞાન પ્રાચીન ઉપાડો તો એમ થાય કે આની આગળ તો છબછબિયા ભરે છે, એટલું બધું છે. તો એ ભોજનની ચતુરાઈ જે રાણી પાસે હતી, દિવાનની પત્ની પાસે, એ એમને જોવાનું હતું ને. એમાં શું હતું કે કઈ વાનગી ક્યારે ખવાય ને કેમ ખવાય, કેમ ખવાય એનું આજે તો કદાચ ને બધાને જરૂર સમજાઈ જાય, પણ ક્યારે ખવાય એ બહુ મોટી ચતુરાઈ છે. એક વાનગી અમુક આગળ ખવાય, એના પછી તરત બીજી ખવાય, અમુક વાનગી હોય બે વાનગી ખાધા પછી ખવાય, સાહેબ એમને નથી જમાતું. જોકે અત્યારે તમને શીખવાડવાનું નથી, કારણ કે જેટલું શીખો એટલા દુઃખી થાવ, કારણ કે કોઈ કરી નથી દેવાનું. પણ એ વસ્તુ એવી છે, એક એક એક વાનગીને તમે આંગળી અડાડી પછી કઈ તમે બીજી વાનગીને આંગળી અડાડો છો એ ચતુરાઈ છે, એ ભોજન શાસ્ત્ર છે. એ પેલી દીવાનની પત્ની એમાં કુશળ છે કે આ સહજાનંદ સ્વામી જાણે છે કે નહીં એમાં ચતુરાઈ છે કે નહીં. એનું કારણ એવું છે, તમે સીધી રીતે સમજી શકશો. તમે દૂધપાકમાં આંગળી બોળી પછી કઢીમાં આંગળી બોળો, પતી ગયું. તમે દૂધપાકનો ઘૂંટ ભર્યો અને પછી કઢીનો ઘૂંટ ભર્યો, પતી ગયું. આ દેશી ભાષા સમજાય એવી રીતને કહું છું. બાકી એક વાનગીને અડી અને એ જ આંગળી તમે બીજી વાનગીને અડાડો અને જો તમે વાનગી જમો, એટલે ચતુરાઈને તો મેલો ચૂલે, પણ એનો પાછળ કારણ શું છે કે એ વાનગીનો અસલ ટેસ્ટ માર્યો છે. વિચાર કરો તમે, તમે અહીંયા સીધી રીતે હું તમને સમજાવું, બહુ લાંબુ કરવા જાય તો આપણે મોત થઈ જાય એવું છે, મોત એટલે સમય વયો જાય. પણ તમે તળેલા મરચા ઉપર સેજ મીઠું ભભરાયેલું હોય એ મરચાને તમે ખાવ નહીં, પણ તમે અડી અને પછી તમે રોટલી તોડો, રોટલી તમને સેજ ખારી લાગશે. સ્વાદ વયો ગયો ને તો અસલી રોટલીની સુગંધ વહી ગઈ. ચૂરમાનો લાડુ તમારે જમવો હોય તો એને સીધો જ પેલો જ બટકાવાય. તમે કોઈ વાનગી નડીને પછી ચૂરમાનો લાડુ ખાઓ એટલે એનો અસલ ચૂરમાનો લાડુનો સ્વાદ વયો જાય. એટલે કઈ વાનગી કેના પછી ખાવી એ કેવળ સ્વાદની મજા તો છે જ, પરંતુ એની પાછળ શરીર વિજ્ઞાન પણ છે, પાચક રસોની પણ મોટી એની પાછળ ખાસિયત છુપાયેલી છે. એટલું જ નહીં, અનેક પ્રકારના રોગો થવાની સંભાવના પણ આ ગડમથલમાંથી થાય છે. જેને તળપદી ભાષા અને આયુર્વેદ ભાષામાં જેને વિરુદ્ધ આહાર કહેવાય છે, અપથ્ય આહાર કહેવાય છે. હવે આજે લગભગ લોકો અપથ્ય આહાર કરે છે, કઢીને દૂધ પાક ને આ બધું ક્યાંથી ભેળા થઈ ગયા છે, અને આ બધું દૂધ પાક ને એવું ત્યારે ભીંડો તો બેઠો જ હોય. એક એક વાનગી ના ફ્રૂટ સલાડ, દૂધ ને ફ્રૂટ ને કોઈ દિવસ ન ખવાય સાથે, પણ દૂધ ને ફ્રૂટ નું ભેળું કરીને જ લોકો ખરેખર દૂધ ની હત્યા કરે છે. પણ એ જમે છે, જમાય જ નહીં દૂધ ની સાથે. દૂધ સ્વતંત્ર ભોજન છે, તમે બધું જમી લ્યો ત્યાર પછી છેલ્લે દૂધ નાનું બાળક ધાવે એવી રીતે દૂધ પીવાય. હા તો દૂધ એક બાજુ દૂધ નો ઘૂંટડો ભરતા જાય, બીજી બાજુ છાશ નો ઘૂંટડો ભરે જાય, હારે હાર શ્રીખંડ લેતા જાય. કોઈ મેળ છે આમાં? ચતુરાઈ મારી ફરે આમાં. કઈ વાનગી એની પછી કઈ વાનગી ખવાય, જેમ કે તમારે આદુની કટકી ઉપાડી સેજ ટુકડો ખાઈને તમે મૂકી દો અને પછી તમે બીજી વાનગી જમો, રોટલી લ્યો કે શાક લ્યો, તમારી એનો સ્વાદ આખો જુદો પડી જાય. ચચરાટ આવી ગયો ને, તમને ભૂખ ઉગડી જાય. આદુની કટકી સેજ ખાઈને પછી તમે રોટલી ઉપર ઝપટ બોલાવો, અને રોટલી ને આ આ શાક એ બધું ખાઈને પછી તમે આદુ કટકો નાખો, એના ગુણધર્મો બદલી ગયા. એકની એક વસ્તુ જોઈ, દરેક એવા ઔષધો, દરેક એવી વાનગીઓની આ ગુણધર્મો બદલાઈ જાય છે, એ જ્ઞાન ઋષિઓને છે. આ તમે ઇમેજ હરડે તો જોઈએ છે ને, તમે સવારે તમે ઉઠીને લો તો તમારા શરીરમાંથી નકરું પાણી જ કાઢી નાખે. લ્યો જેમાં પેલા લ્યો તો તમને ભૂખ લગાડે, જમ્યા પછી તરત લ્યો તો તમારું ભોજન વ્યવસ્થિત પાચન કરી નાખે, અને ઝાડા થોય તો તમે ઝાડા બંધ કરી દે. જેમાં પછી 3-4 કલાક રહ્યો તો પછી તૈયાર રહેવું પડે. આ બધી કેટલીક એક એક વસ્તુની અસર છે. આ પાન ફૂટી આવે વનસ્પતિ, તમે સૂરજ ઉગે એ પેલા તમે એને 2 પાન 3 પાન ને 3 કાળા મરી એને તમે ચાવી જાવ તો પથરી સામાન્ય રીતે કિડનીમાં હોય નાની મોટી તો ઓગળીને તૂટી નીકળી જાય, પણ એ સૂરજનું કિરણ પડી જાય પછી તમે ખાવ તો એમાં કાંઈ ન હોય. આ બધી બહુ કેટલી છે એની પાછળની. એટલે આ બધી ભોજનનું આખું શાસ્ત્ર છે. વિરુદ્ધ આહાર આ ડુંગળીના અનંતના છે, એની સાથે એટલે જ બહુ માથાકૂટ છે કે બહુ વિરુદ્ધ આહાર પડે છે. ખીચડી ને એની સાથે, મગની સાથે અમુક વસ્તુ ના ખવાય, આની સાથે આ ના ખવાય, ગોળ કેની સાથે ના ખવાય, બધું એવું છે. દહીં કોની સાથે ના ખવાય, કયું અથાણું કેની સાથે ન ખવાય, આ બધી ચતુરાઈ છે અને એની સાથે શરીર વિજ્ઞાન ભોજન શાસ્ત્ર પણ સૂચવે છે. એમાં કુશળ પેલી મહારાણી હતી દિવાનની પત્ની, પણ એને એમ કે આમને શું એમાં ગમ પડે, એટલે આપણે તમે એટલું સાંભળ્યું તો ગૂંચવાઈ જવાય ને, આ કેમ ખબર પડે આમાં શું કરવું. ઈ હવે ભાઈ આવ્યો નાખી દો ને પાર આવે પછી એ તમે જે આવેલા આ પરોઠા બનાવો, વાનગીઓની વાત છે સાહેબ શું કરીએ, પણ પરોઠા જે તમે બનાવો પરોઠાની અંદર તમે એ બાજુ ઘી ઘીમાં બનાવતા હો તો એ ગાયનું અસલ ગીર ગાયનું દેશી ગાયનું ઘી હોય એ કપાસિયા ને ખૂબ ખવડાવી ખવડાવીને જે ગાયને દૂધ હોય ને એનું પછી તમે દૂધને ઉકાળીને જમાવીને વલોણું કરીને માખણ કાઢીને એને તાવીને એનું ઘી બનાવીને એ ઘીની તમે તાવીને માંડીને પછી એને તમે પરોઠા માટે એ ઘી વાપર્યું હોય અને એ પરોઠાને ઉપર નાખીને બે પડામ શેજ થાય પછી એક છાલક મારીને તમે જયારે એમાં ઘી ગાયનું નાખો અને પછી પરોઠાને ધીમે ધીમે ગુલાબી જાય પડે એવા તમે શેકીને ઉતારી લ્યો પછી એમાં ઘી વધ્યું ને એમાં તમે બીજું પરોઠું નાખો પતી ગયું સ્વાદ વયો ગયો. એ આખી લોઢી પાછી સાફ કરવી પડે, અસલિયત દેખાડું છો કરતા નહીં ધંધો, એ આખી લોઢી પાછી સાફ કરવાની, એક લુગડાના પત્તાથી પાછું બધું સાફ કરી પાછી લોઢી મૂકવાની, પાછું પરોઠો નાખવો ને સેજ આમ થઈ ગયું પછી પાછું ઘીનો ઘી આમ નહીં નાખવાનું આમ ઝાલક મારવાની, એ પછી તમે પરોઠા ફેરવો પાછું ગુલાબી કરો ને પાછું પરોઠું લઈ લો ને પાછી પાછી તવી સાફ કરો ને એ પરોઠા તમે ખાઓ બાપ તમે એને કહેવાય ભોજા. પણ હવે આ તો એક નું ઘી આમ હાલ્યો અને તમે જે આ રેસ્ટોરન્ટ રેકડીયા માં ખાવ એમાં તો એ કડાઈ માંથી તેલ કોઈ દિવસ કાઢતા જ નથી હોતા, ઉમેરે જ રાખે. કયું તેલ છે એ તો ભગવાન ને ઉપર ભૂલી જાય. એમાં ક્યાં પછી કઈ છે ખાવાનો સ્વાદ ભયું. એટલે આવી ચતુરાઈ પેલી દિવાન જાણે, દિવાની પત્ની જાણે છે અને એને સહજાનંદ સ્વામીને જમવા બોલાવ્યા છે અને જોવે છે પીરસાવે છે અને મહારાજ જમે છે. પણ એ જમવાની એની ચતુરાઈ અને સહજાનંદ સ્વામીની આખી જે શૈલી, આહા, આમ ભોજન ઉપાડીને એમણે જ નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી જોયા રે હરિ જમતા. સંતો લુપ્ત થઈ જતા મારા જમવા બેસતા ને જમતા આમ સંતો નું ભક્તો જે હોય ને આમ જોઈ રહેતા શું એ જમતા હશે એની, શું આજ આપણી ભાષામાં કઈ સ્ટાઇલ હશે એની, કેવી સ્ટાઇલ કેવી. નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી જોયા રે હરિ જમતા. મેં તો ખૂબ આંખો ઠારી ઠારીને ભરી ભરીને મેં જોયા. લ્યો ક્યાંય કોઈ વ્યક્તિનું વર્ણન આવું આવતું હોય કે મેં એને જમતા જોયા છે, દિલ ઠારી ઠારીને જોઈ લીધા જમતા. એમાં શું જોવાનું હોય, ખાતા તા ગયા તા તે નહી, આ બેઠા છે નામ જમે છે. એક એક વાનગીઓને જેમ અડાડી અને જેમ મહારાજ જમવા માંડ્યા એક પછી એક વાનગી એક પછી એક વાનગી એવી રીતે જમે, એવી રીતે ચતુરાય કયો ક્રમ કેટલી વાનગી કેટલું લેવું એનો એનું પ્રપોર્શન પ્રમાણ હોય. સંભારો સંભાર આચાર હોય તો પછી એનો થોડુંક જ હોય, પણ ઘણા તો સંભારાનો આખો કવલ ઉપાડે. ઘણા થાળી માં જોજો તમે કેરી ગુંદા નું અથાણું જોયે તો આપણે એમ ધારે કે ત્રણ ચાર જણા નું પીરસણું લઈ જાય શકશું. બે ચાર આવા મોટા બઠ્ઠા હોય કેરીના એટલે ભાઈ બઠ્ઠા પડી જાય છે. અરે કે બહુ મજા આવે, બહુ મજા આવે, ખાવ ખાવ વાંધો નહીં પછી ડાયજીન ચૂસજો. ખ્યાલ જ નથી એવી ચતુરાઈ થી જમે છે. જમતા જાય પાછા આમ પેટ ઉપર હાથ ફેરવતા જાય ડાવો હાથ. જો ભાઈ એક તો એક વસ્તુ છે કે કોળિયા હંમેશા નાના રખાય, પણ આ સાંભળ્યા પછી એ ટાણે કોઈ યાદ નથી રહેતું અને એને એમ જ લાગે છે બીજા મોટા ઉપાડે છે, પણ એનાથી ત્રણ ગણા આ ઉપાડતો હોય. અહીંયા ઢોરો કરીને બેઠો હોય એવો મોટો કોળિયો ચડાવ્યો, બળદ ને રહોળી થઈ હોય ને એવું લાગે. અને ઈ ત્યાં ચવાતો હોય ત્યાં બીજો તો વાળી રાખ્યો હોય તૈયાર. આજથી સુધારો કરજો, બિલકુલ નાનો ટુકડો ક્યાં ભાગી જવાનું છે. પણ આ તો એક રોટલી ના ચાર ટુકડા, અને નાની હોય તો બે. અને એ મેં ઘણા ને જોયા, આજના જે સુધરી ગયા છે ને એને તો હરામ બરોબર જમતા આવડતું હોય. રોટલીનો ટુકડો વાંદરા પકડે ને બે આથી આમ ટુકડા કરે, આમ આપણને થાય કે આમાં આ વાંદરું છે કે માણસ છે. બે હાથે કોઈ દિવસ ભોજનની થાળીને અડાય નહીં. શ્રીજી મહારાજ ડાબા હાથે પેટ ઉપર હાથ ફેરવે છે. હવે તમે રોટલી નો આ ઘણા તમે જો શું કરે, આ હાથે તે જમતો જાય દાળ લે, અને ડાબે હાથે છાશ વરતો જાય, અહીંથી આમ લેતો જાય, આમ ક્રોસ આમ આવેલું જતું, આમ ગણે આમ અહીં રોટલી અહીંથી ઉપાડી ના પીવે, અહીં મૂકી દે બસ અહીં મૂકા. અસલ મંકી બ્રાન્ડ ચેષ્ટા હોય. બે આજથી જેટલા આ અત્યારે સાંભળો કે પછી ભવિષ્યમાં જયારે આ પ્રવચન સાંભળો, જે સાંભળે એને પહેલું નિયમ લેવું કે બે હાથ કોઈ દિવસ અડાડવા નહીં. એ એટલા માટે આ હાથને ડાબા હાથને ચોખ્ખો રાખવાનો હોય છે. તમારે નેપકિન કાઢવાની જરૂર પડે, કોઈને કંઈ આપવાની જરૂર પડે, તો એઠો હાથ ન હોય તો બીજાને પણ એનો કોઈ બાધ ન લાગે, ચોખ્ખો હોવો જોઈએ. પાણી પીવું તો એ ડાબા હાથથી ચોખ્ખો હાથ હોય, પણ એને તમે ભોજન અડાડીને એ જો અઠું અજુઠું કરી અને પછી એને રાખો, પણ ક્યાં કોઈને કઈ છે. બે હાથ ન અડાડ, બે હાથે રોટલી ન તોડાય, ભોજનની એવી સુંદર પદ્ધતિ છે. નાના કવર પૂરું ચાવવું, ઘણા તો મૂક્યું નથી, ગયું નથી, મૂક્યું નથી, ગયું નથી. જો ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર જેટલી ઝડપ કરશો એટલું જાજરૂમાં નિરાયતે બેસવું પડશે. ક્યાં જાજુ બેસવું પસંદ આપણે કરવાનું, બે જગ્યાએ સમય હરખો લાગશે. આ વૈજ્ઞાનિક વાત છે. તો ડાઇનિંગ ટેબલ ઉપર તમે 10 મિનિટનો કાપ કર્યો તો 15 મિનિટ ત્યાં વધારે આપવી પડશે, અને ડાઇનિંગ ઉપર ટેબલ ઉપર તમે 10-15 મિનિટ વધારે આપી તો ત્યાં 5 મિનિટ થી વધારે બેસવું નહીં પડે, તમારા મોર થઈ જાય. અને નહીતર પછી, અને હવે આ કમોડ વાળા આવ્યા ને પેલા ખુરશી ટોયલેટ કમોડ વાળા, એને કેટલી બધી પથારી ફેરવી નાખી આપણા આરોગ્યની. પેલા હું ઉભડક બેસતા ને, હવે એ બધાને શરમ લાગે, પણ એટલે ઉભડક બેસવાથી એક તો શું થાય, સારણગાંઠ ના પ્રોબ્લેમ ઓછા થતા. આ બે જગ્યાએ પેડુમાં આંતરડાની પોલી જગ્યા છે, ત્યાં સેજે ઘણા સેજે આ ધકાવવાનું છે ને, એટલે ત્યાં ઈ આંતરડા ફૂલીને બહાર ના નીકળે, એટલા માટે આપણા ને આપણા સાથળ નું લોક થાય છે ત્યાં. અને બીજું શું થાય, ઉપરથી થોડું પ્રેશર રહે એટલે એકદમ પેટ સાફ આવી જાય, એટલે હાવ લૂઝ કરીને બેઠા આમ. આપણને એમ લાગે દરજી કપડા સીવવા બેઠો છે. એટલે આ સારણગાંઠ ના પ્રોબ્લેમ થઈ ગયા, અહીંથી જગ્યા મળી ગઈ ને, આંતરડા ને ફૂલવાની બહાર નીકળવાની. આ સારણગાંઠ એટલે શું, આ બે જગ્યાએ થોડી આ પોલો ભાગ હોય છે, સેજ જગ્યા હોય છે, ત્યાં જેમ તમારે સાયકલ ના ટ્યુબ માં જેમ મોરલી થાય ને, એમ આ આંતરડાની મોરલી એટલે એનું નામ સારણગાંઠ. અને એ આ બેસવાની પદ્ધતિ બદલાઈ ગઈ એટલે આંતરડાઓ બહાર નીકળવા વધારે મીંડ્યા, અને કબજિયાતના પણ પ્રશ્નો થઈ ગયા, પેટ ખુલાસા થતા નથી, ખાવાનું પણ ફરી ગયું, બધી ઘણી વસ્તુ. અને પછી આ મકોડાય પછી કામ ન કરે ને, ઓલું તો કેવી આમ આમ હંકે લાઈને બે કોઈ દી ઓલું થાય, મારા પગ વળતા નથી, કેટલું સર હશે. જે કરતા એમ જ કરજો. પણ નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા વરી જોયા રે હરી જમતા છે. પેટ ઉપર હાથ ફેરવે છે અને પાણી વારે વારે પીવે છે, જળ પીવે છે મહારાજ. થોડું જમે વળી થોડું જળ પીવે, વળી થોડું જમે વળી થોડું જળ પીવે. ભોજનની પાણીની આપણી એક વાત થઈ છે કે ભોજનાંતે જલમ વિષમ, આમ એ ઝેર કહેવાય. જેમાં પછી પણ ઘણા લગભગ બધા છે ને, જેમાં પછી બબે ગ્લાસ પાણી પી જાય અને એ પાછું આમ ઉપરથી ટાંકી જેમ પેટ્રોલમાં ભરતા હોય, પેટ્રોલની ટાંકી ભરતા ગાડીમાં ઓલું નાળચું રાખી ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ એમાં રાખીને ડગ ડગ ડગ ડગ ડગ ડગ રેડી દી. પાણીને આયુર્વેદ એવું કહે છે કે પાણીને ચાવવું અને ભોજન ને પીવો. આ આયુર્વેદ નું સૂત્ર છે. ભોજન ને પીવું એટલે શું? એટલો બધો ચાવો કે પાણી જેવો પાતળો થાય પછી નીચે ગળી જાય. અને પાણીને એવી રીતે ચાવો જાણે રોટલીનો ટુકડો તમે ચાવો છો એમ મમળાવો તો એ પાણી બધી રીતે ઔષધ થઈ છે. એ પીવાની આ બધી રીત છે, ખાવા પીવાની. મહારાજ ભોજનાંતે પાણી નહીં, ભોજન મધ્ય તો અમૃતવત, ભોજનની વચ્ચે વચ્ચે પાણી પીએ તો એ પાણી છે ભોજનની સ્થિતિ કરે. તમે જોજો, તમે દાળ ભાત જમવાનું થાય ને એના પહેલા થોડું તમે બે ઘૂંટણા પાણી પીવો, આખો સ્વાદ બદલી જાય, આખી શાંતિ બદલી જાય, ભોજનમાં જઠરમાં ભોજનની સ્થિતિ બદલાઈ જાય, ઘણું બધું થઈ જાય. અને નિયમ છે આયુર્વેદનો કે બે ભાગ ઠોસ પદાર્થ, રોટલી દાળ રોટલી ભાત શાક આ તે બધું, અને એક ભાગ જલ પ્રવાહી, પ્રવાહી એટલે છાશ દાળ જ્યુસ સૂપ વગેરે, અને એક ભાગ ખાલી રાખવાનો હવાની અવર જવર માટે. કારણ કે સ્ટમક પેટ છે એ ભોજન લીધા પછી તરત આમાં આમ વલોવાય છે, એને હવે આમ તળીમલા જેવું કરી દીધું, વોલીબોલ જેવું, હવે આમાં ઓલું આમાં કરે પણ થાય નઈ ને આમ. એટલે થોડું આપણે આપણે એનો બે ભાગ ભોજન ભરાઈ જાય, એક ભાગ જળ ભરાઈ જાય ને વાયુ નો એક ભાગ ખાલી હોય તો એ ઠોકિયા માંડીએ ઉપરથી નાખવા જ માંડીએ, એટલે પછી કુકરમાં ત્રણ સીટી વાગે ને પછી એને ઉતારી લેવું પડે. પણ આમાં તો ઓડકાર છે, સીટી છે, પણ ગણકારે કોણ? એટલે આ બધા ચાર ભાગ જઠરના, બે ભાગ ઠોસ, એક ભાગ જળ, એક ભાગ ખાલી, આવી રીતે જમવાનું હોય. એટલે જળ પીવે તો ભોજન પણ ઓછું જોઈએ. વધારે જે ભોજન થઈ જાય છે તો એ પાણી નથી પીતા, એટલે પાણી પીવે તો ભોજન ઓછું જોઈએ, એની પ્રક્રિયાઓ છે. બાપનો દીકરો કોઈના લગ્નમાં જમવાનું આમંત્રણ હશે એટલે ગયા હશે, ત્યાં ચાંદલા કરવાની રીત ને, પેલા ચાંદલો નોંધાવે 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા જે જમવાનો. બાપ દીકરો પછી લગ્નની પંક્તિ જમવા બેઠા, છોકરાને એવું કે થોડુંક જમે ને થોડુંક પાણી પીવે. બે વાર આવું કર્યું ને બાપનો મગજ ખસ્યો, 50 રૂપિયા ચાંદલો કર્યો છે, પાણી ક્યાં ચોપડવા માંડ્યો? બે લાફા ઠોકી દીધા. હવે બધાની વચ્ચે બોલવું શું? એને એમ કે આ પાણી પી પી કરે તો પછી લાડવા કેમ ઝપટ મરાય? અને બિચારો પછી છોકરા પછી શું કરે, માર નહીં બીકે? અને છોકરો સમસમી ગયો, એ થોડો ભેદા વાળો. અને પછી જમીન પછી આયલા તે રસ્તામાં એક રાખનો ઢગલો આવ્યો, એ છોકરાના હાથમાં લોટા લઈને ત્યારે જમવા જવાની રીત હશે, રામ જાણે હશે એવું કઈ, કાં પછી નાવા જતા હોય. પછી એને લોટો લઈ એટલે રાખના ઢગલા પર પાણી રેડ્યું. એટલે બાપા કે શું કર્યું? તો બાપા તમને બતાવું પ્રેક્ટિકલ, આ પાણી મેં રાખ ઉપર રેડ્યું શું થયું? તો જગ્યા થઈ, હું એટલે પાણી પીતો હતો કે પાણી પીએ એમ પેટમાં જગ્યા થાય. એના બાપા બે લાફા ફરીથી માર્યા, એટલે કે હવે શું કામ મારો? તો મને વેલા કેમ ના કીધું? પણ ભોજન જમતા જમતા થોડી થોડી વારે થોડું થોડું માપમાં પાણી પીવું, પછી બહુ પાણી પીવું એવું નહીં, પણ એ ભોજન થોડી વચ્ચે પાણી પીવું એ મહારાજની તો બહુ રીત. થોડી થોડી વારે પાણી પીએ, બે ત્રણ ગ્રાસ જમે વળી પાણી પીએ. આવી સુંદર મજાની મહારાજની જમવાની રીત પેલી દીવાનની પત્નીએ જોઈ માથું ઝૂકી ગયું કે મહારાજ મારા કરતા હજાર ગણી ચતુરાય આપનામાં છે, હું હારી ગઈ. મેં જાણ્યું કે આપ સર્વજ્ઞ છો અને આપ સર્વ રીતે બધી કળામાં કુશળ છો. આવી રીતે સરસ જમવાની રીત છે. પણ એક જે જમવાની રીત છે મહારાજની એ તમને જોવું જોઈએ, આખું પદ છે મનનીય છે, આપણને કંઠે આવડતું જ હોય પણ જયારે એનું વિવરણ કરવું હોય ત્યારે ચોપડી જોઈએ. એટલે વિવરણ તો જાજો નથી પણ તમે બોલજો, બહુ મજાનો આ લીલામાં છે. એટલે નિયમ ચેષ્ટામાં જે પદ આવે છે આઠમું પદ, રૂડા શોભે રે નાહીને ઉભા હોવે, વસ્ત્ર પહેરેલું રે સાથળ વચ્ચેની ચોવે, પગ સાથળ ને રે લુઈને સારંગ પાણી, કોરા ખેસને રે પહેરે સારી પેડે તાણી, ઓઢી ઉપરણી રે રેશમી કોરની વાલો આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા કાનું ગાળા રે, રાખે મુજને ગંબા જમતા ડાબા રે, પગની પલાઠી વાળી તે પર ડાબો રે, લેવન માળી જમણા પગને રે, રાખી ઉભો શ્યામ તે પર જમણો રે, કરમે લે સુખધામ રૂડી રીતે રે, જમે દેવના દેવ વારે વારે રે, પાણી પીધાની ટેવ જણસ સ્વાદુ રે, જણાય જમતા જમતા પાસે હરજન રે, બેઠા હોય મન ગમતા તેમને આપી રે, પછી પોતે જમે જમતા જીવન રે, હરજન ને મન ગમે ફેરવે જમતા રે, પેટ ઉપર હાથ ઓડકાર ખાય રે, પ્રેમાનંદ નો નાય મોહન તૃપ્ત થઈને બા છોડું કરે રે, મોહન તૃપ્ત થઈને એક જ પદમાં કેવી અદભુત લીલા. નિયમ ચેષ્ટા કે આમ શું બોલવાનો નિયમ જે અપાય છે એ નથી, આમ આખો વિચીને આ બધી ચેષ્ટાઓનું રોજ સ્મરણ કરે, સહેજે સહેજે જીવમાં ભગવાનની મૂર્તિ ઉતરી જાય. તમારા જમે છે એમાં જ એક જ્યાં બીજી વાત તો કરી, પણ જયારે જમવા બેસે છે ત્યારે રાખે કાન ઉઘાડા. આમ મહારાજ આમ ઉપરણી એટલે ખેસ ઓળતા, હા આમ જમતા સાહેબજી આવી રીતે કાન ઉઘાડા રાખે, માથે ઓડે અને આવું કરે. બહુ મોટો મર્મ છે ભગવાનની એક એક ચેષ્ટામાં, મર્મ ભર્યા હોય છે, શાસ્ત્રો ભર્યા હોય છે. કાન ઉગાડા શું કામ રાખે છે એ ભાઈ? એટલા માટે રાખે છે કે કોઈ ભૂખ્યાનો સાદ સંભળાય તો એને ભોજન તત્કાળ આપો, દિન દુખિયા એના સ્વાદ સંભળાવો. આપણે જમવામાં પડી ગયા પણ જે ખરેખર ભૂખ્યા છે એનું શું થયું? એટલા માટે કાન ઉગાડા રાખે. આપણે કાન શું બારી બારના બંધ કરીને જમીએ છીએ. અને મહારાજ પાછું કેવું સરસ આવ્યું કે જમતા જમતા કઈ સારી ચીજ દેખાય પ્રારંભ કરે તોય પેલા જે સામે બેઠા છે પાસે બેઠા છે એને બધાને આપે છે. માનો લાડુ આવ્યા બધું છે તો મહારાજ તરત લઈને કે લ્યો લ્યો લો, એ ભગત એ જમો, એ સ્વામી લ્યો લ્યો લ્યો જમો. બહુ સરસ, પોતે જમતા પહેલા બીજાને સારી વાનગી તરત જમાડે અને એ જમે પછી પોતે જમે. અને આપણે સારામાં સારી વાનગી હોય તો પહેલા આપણે જમીએ અને પછી બીજાને જમાડીએ, એ વધે. તો કેવી કેવી ચેષ્ટા છે તમે જો, બીજાને જમાડી પેલા વિચાર જ આવે છે લ્યો લ્યો લ્યો લ્યો લ્યો જમો, એ ભાઈ જમો. અને મહારાજ આમ બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા અને પછી મહારાજ લાડુ જમતા હતા, બ્રહ્માનંદ સ્વામી સીધો મહારાજ આમ લાડુ નો ઘા કીવા. એટલે બ્રહ્માનંદ સાહેબ સામે પડે જેવો લાડુ આવ્યો ને બ્રહ્માનંદ સાહેબ આમ ધક્કો મારીને પાછો જવા દીધો. અરે મહારાજે પાછો લઈને પાછો ધક્કો મારીને આ પાછો લાડુ જવા દીધો. બ્રહ્માનંદે પાછો આ ફૂટબોલ રમવા માંડ્યા, એટલે ફૂટબોલ વોલીબોલ, પાછી આ કિક મારે, બ્રહ્માનંદ ત્યાંથી કિક મારે, એટલે વચમાં લાડુ ગોથા ખાય. અને મહારાજ જવા દે પાછો, એટલે બ્રહ્માનંદ સાહેબ છે આ સાત આઠ વાર આવું થયું. નવમી વાર લાડુ મહારાજ આમ ધક્કો માર્યો ને બ્રહ્માનંદ સાહેબ લઈ લીધો. પછી પાછો ધક્કો ન માર્યો લાડુ ને, મહારાજ કે આવવા દો ને સ્વામી, તો કે ના હું જાણી ગયો છું હવે તમારે પાછો નથી દેવો. બ્રહ્માનંદ સ્વામી જુઓ કે જે ભગવાનના અંતર ની પણ જાણે છે કે હવે આ બાપાની આંખ ભરી ગઈ છે, હવે જો મેં ધક્કો માર્યો ને તો આ લાડુ પાછો દેવાના નથી, એટલે તરત લાડુ જમી ગયા. પણ મહારાજ ની રીત છે બીજા ભૂખ્યાને ખાસ આપ, બીજાને જમાડીને પછી જ. એટલા માટે કાન ઉઘાડા રાખે. કોઈ દુખ્યો ભૂખ્યાનો ચિત્કાર સંભળાતો તો મહારાજ એને થાળ અપાવી દેતા, જમાડી દેતા, એટલી એની કરુણાની દ્રષ્ટિ. આપણા દરેક શાસ્ત્રોમાં ગ્રંથોમાં રંતીદેવ મહારાજની કથા છે અને મહારાજ બહુ જ રંતીદેવ મહારાજની કથા પણ કહેતા. રંતીદેવ મહારાજા રાજ્ય મોટું વિશાળ પણ એવા દયાળુ પ્રકૃતિના ધીરજ આખ્યાનમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ કથા લખી છે. તો એમાં સમય જતા 12 વર્ષના કારમાં દુષ્કાળ પડ્યા, વરસાદનો એક બૂંદ પડતું નથી, અનાજ ધાન ધાન્ય ખલાસ થઈ ગયા, રાજમાં જે સંગ્રહિત કોઠારો હતા એ પણ ખલાસ થઈ ગયા, રાજા રાણીના કુંવર પરિવારોને જમવા માટે પણ કાંઈ રહ્યું નહીં, જે હતું એ પ્રજાને આપી દીધું. પણ હવે લોકો ભૂખે ટળવળે, શું કરવું? આનું કરુણતા જોઈ ન શકાય. એટલે પછી દૂર દૂર રંતીદેવ મહારાજા એમના બે બાળકો પત્ની નીકળી ગયા જંગલમાં ભટકે છે. એમાં ક્યાંક વળી ખડ ધાન્ય ક્યાંકથી મળી ગયું, એ ભેળું કરી ધોઈને એવું કરી અને જમવાની તૈયારી કરે છે વૃક્ષના પાંદડા ઉપર મૂકીને. અને ઉપવાસ કેટલા થયા છે? 49 ઉપવાસ થયા છે. 49 ઉપવાસ થયા ત્યારે થોડુંક આવી રીતે ખડધાન્ય મળ્યું, એ ધોઈ સાફ કરીને વૃક્ષના પાંદડા ઉપર મૂકી અને જમવા માટે મૂક્યું. પણ પેલો વિચાર એ આવ્યો કે કોઈ અતિથિ આવે, ભૂખ્યો આવે તો એને આપણે જમાડીએ. શ્રીજી મહારાજ એમ થાકે રંતીદેવની કથા કહેતા છે, 49 ઉપવાસ આપણે એકાદશીના પારણામાં રાહ ન જોઈ શકીએ, અને 49 ઉપવાસ એમ કે છે મનમાં વિચારે કે કોઈ ભૂખ્યો વિચારો આવતો હોય તો એને હું જમાડીને પછી જઉં. એમાં એક અઘોરી જેવો માણસ આવ્યો, ભેળો કૂતરો, અને આવ્યો ને કે પોકાર પાડતો, હે કોઈ ખાવાનું આપો, હે ભાઈ કોઈ પાણી આપો. રંતીદેવ મહારાજ ઉભા થઈ ગયા, આવો આવો મહારાજ આવો, અતિથિ દેવો ભવા. ભોજન આપ્યું, જમવા જ મળ્યા, આંખ તારિયાની બેઠો તૂટી પડ્યા ને, અને ભૂખ્યો કેટલા દિવસ નો તૂટી પડ્યા. ભોજન એમનું આપ્યું, પત્નીનું આપ્યું, દીકરાઓનું, દીકરાઓએ આપી દીધું, બધાને ચારે જણાનું ખાધું, જે જળ હતું એ આપ્યું. પણ એ પાછો અઘોરી, એને પાછું અપલખંડ એવા, એ બધું પાણી હતું પીધું, પાણી ઢોળી નાખ્યું વધ્યું એ, અને પાછું માટીનું વાસણ હતું ફોડી નાખ્યું અને હાલતો થઈ ગયો. આવું કરે અને કેવું લાગે કયો? હવે પાણી સીંચવાનું માટીનું વાસણ ફોડીને વીયો ગયો, હતું એ ઢોળી નાખ્યું, જો પાણી રેવા દીધું હોત તો પીને શાંતિ થાત પેટમાં, પણ ઢોળી નાખ્યું. છતાંય રંતીદેવને જરાય પણ અવગુણ આવ્યો ના, કઈ ભૂખ્યો હશે અને એને સાનભાન ન રહી હોય એવું કરી શકે. અતિથિને આપ્યું પછી અતિથિ એનું જે કરવું હોય તે કરે, આપણે એમાં કંઈક કરી શકાય નહીં. આવો નવો સદભાવ, અતિથિ દેવો ભવ, દેવ છે અવગુણ નહીં, સારું ભલે કાંઈ નહીં થવાનું થઈ જશે. આટલો બધો આદર રાખ્યો ત્યારે એ જ વિભૂતિ અઘોરી પાછા આવ્યા અને રંતીદેવની સામે ઉભા રહ્યા. જ્યાં નજર માંડી તો સાક્ષાત ધર્મરાજ પ્રગટ થયા અને રંતીદેવને કહ્યું, માગો માગો, હું તમારી કસોટી કરવા આવ્યો હતો, માગો. તો કે મહારાજ બધાને સુખી કરો, અત્યારે ભૂખ્યા બધા ટળવળે છે, તો બધાને સારું થાય, અન્ન જળ વસ્ત્ર મળે એવી કૃપા કરો. તો કે એ તો છે, બીજું કઈક માગો. અને રંતીદેવે માગ્યું કે મહારાજ આપો તો એવું આપો કે અમારા સર્વે પ્રજાજનોના ભાગ્યમાં જેટલું દુઃખ લખ્યું હોય એ બધું હું એકલો ભોગવું, પણ મારી પ્રજાને બધાને સુખી કરો. હા હા છે તે, એ બધાનું દુઃખ હું એકલો ભોગવું પણ એ બધાને સુખી કરો. ત્યારે કે ધર્મરાજની આંખમાં આંસુ આવી ગયા, કહો આટલી કરુણા મૂર્તિ. એ રંતીદેવને મહારાજ યાદ કરતા કે દિન દુખિયાઓને જોઈને એને ભોજન આપો, એની મદદ કરો, એને સહાય કરો. પણ ત્રણ પ્રકારના સમાજમાં લોકો છે. એક જમા કરાવવામાં જ માને છે, જમા એટલે સમજાઈ ગયું, જમા બેંક બેલેન્સ, બેંકમાં જે આવ્યું ને મૂક્યો, છેલ્લે બાકી સ્વિસ બેંક સુધી મૂકી આવે. હવે એનું અમેરિકા કઈ દબાણ કર્યું છે, વાંચ્યું છે કે ભાઈ તમે જેના અમારા દેશના જેટલા ખાતા હોય બધાને બતાવો, કેટલું ઓપન કરો, કોનું કોનું કેટલું પડ્યું છે. હવે સિક્રેશન બધું નાબૂદ થાય એવું કઈક છે, હવે ન થાય, થાય થાય તો સારું, આપણું ઘણું પડ્યું છે આ દેશનું, આપણું એટલે મારું નહીં. હા ભલે આ તો અનર્થ કરે બધા, કે એ જો આવ્યો કેસેટમાં સામી કે આપણું પડ્યું છે, એ મૂકી એવા લાગે આપણે આપણા દેશનું કરોડો રૂપિયા પડ્યા છે. અને ત્યાં એ લોકો કોઈને કઈ નામ ગામ ખાતા વાતા કઈ, અને જણાય જ નહીં તમારે, એટલું બધું સજ્જડ છે. એટલે જમા કરાવવામાં જ માને. એ આપણા દેશનો એક પ્રધાન ચૂંટણીમાં હવે આવે છે ને, ચૂંટણી ઉભો રહ્યો છે ને, એને એવું પછી વચન આપ્યું કે હું જો ચૂંટાઈ જઈશ, આપ મને મત આપશો, તો પહેલું કામ તો હું એ કરીશ, આપણા દેશના પ્રજાજનોના જેટલા કાળા નાણાં સ્વિસ બેંકમાં પડ્યા છે, સ્વિસ બેંકમાં, એ બધા જ હું અહીંયા લાવી અહીંયા નાણું આપણા દેશમાં ઠાલવાવીશ. પ્રજા તો બધા એને જ મત આપે, આવું કરે, ચૂંટાઈ ગયા. ચૂંટાયા પછી તરત જ ઉપડ્યા સ્વિસ, થોડા વખત પછી સ્વિટ્ઝર્લેન્ડ ગયા, ત્યાં બેંકના મેનેજરને મળ્યા, એને કીધું ભાઈ ભારતથી આવું છે, મેં ચૂંટણીમાં વચન આપ્યું છે કે બધા જેટલા બધાના ખાતા હોય બધા એમને જાણ કરો, કોનું કોનું કેટલું છે, એ બધું અમારે ભારત ભેગું કરવાનું છે. એટલે કે સાહેબ એ ના થાય, અમારી મોનોપોલી છે, કોઈનું પણ તમારા નામ જાણી નહીં શકાય, કોની કેટલી પડી છે અને કોની છે કાંઈ નહીં જાણી શકાય, આખું સિક્રેટ કોડથી બધું કામ ચાલે, બાકી આમાં પત્તો નહીં આવે. તમારે બતાવવું જ પડશે, મેં વચન આપ્યું કે તમે વચન આપ્યું અમારે શું લેવા દેવા, પણ ના તમારે મને મદદ કરવી જોઈએ, મદદ આમાં નહીં થાય તો કે પછી હું આકરા પગલા લઈશ. તમારે જે લેવા હોય લ્યો, પણ મેનેજર કે આમાં કઈ નહીં થાય. એટલે રિવોલ્વર કાઢ્યો પ્રધાને, ઓલાને કપાળ ઉપર રાખી, ખાતા છે ઓપન કરો નહી તારે મને શૂટ કરી દઈશ. પેલો કે મારી નાખો મારી નાખો, પણ અમારી જે આખી રીત રસમ છે એમાં કઈ ફેરફાર નહીં થાય. કોઈ રીતે તમને કોઈના નામ જાણવા નહીં મળે. તમારે ગોળી દબાવી, ગોળો દબાવો, દબાવી દો, ટ્રિગર દબાવી દો, પ્રાણ અમારા જાય તો ભલે, પણ અમારી જે પદ્ધતિ છે એ નહીં બદલે. પેલો કે મારી નાખો તોય ના, એકનો નામ નહીં મળે. તો બરાબર છે, હવે મારા આટલા મૂકી દો. વારે વાહ, આ એક જ ઘટના આપણને કેટલું બધું કહી જાય છે. એટલે અમુક લોકો જમા કરાવવામાં જ માને છે, અને એવા નમૂના તમને ક્યાંક ક્યાંક મળતા જ રહે. વાપરે જ નહીં, પોતાના માટે ન વાપરે, પરિવાર માટે ન વાપરે, ક્યાંય પણ નહીં. પૂરું ખાય નહીં. તમે જો હોય લાખો રૂપિયા બજારમાં જઈને કેરીની સિઝન હોય લાવવું પડે ને, તો નબળામ નબળી કેરી લાવશે. પૈસાનો પાર ન હોય પણ ન ખાઈ શકે, ઘરમાં ન ખવડાવી શકે. એક જણાનો પરણી આવો લાખો પતિ હોય, પણ એના ઘરનારા પૈણીને આવ્યા ત્યાર પછી દર વખતે કે તમે હવે અથાણું બનાવો, સિઝન છે આટલા રૂપિયા બધા. અથાણું નહીં ઘરમાં કોઈ દી નહીં, પણ આપણે અથાણું જોઈએ તો કે ના, કેરી ગુંદા કઈ નહીં આવ્યો મારા ઘરમાં, એ કઈ નહીં, કોઈ કરવા જ ના દે. બે ત્રણ વર્ષ તો બાઈ નવી હતી એટલે બોલી નહીં, પણ ત્રીજે વર્ષે માથું કાઢી જાય. એટલે ત્રીજે વર્ષે હામી થઈ કે અથાણું થશે તારે, થાય કર લેવું કા. એટલે પછી આ થોડો ઢીલો પીડ્યો કે અમે શું કરવું. એટલે કેરી નાંદ બધું લાવીને એને અથાણું કરે, પણ આનો જીવ કળિયા કળિયા કપાય. અને કર કે અથાણું બનાવ્યું, થઈ ગયું, બપોર થયા, છોકરા બધા, એને બે ત્રણ છોકરા છે, એ જમવા બેઠા, આ હામો હામો બેઠો જોઈ રાખે. અરે સરસ મજાની કેરી, છોકરાઓએ કેરીનું અથાણું પહેલી વાર બાળ્યું થાળીમાં, અને હવે જમવા. ત્યારે ભાઈ ની માં તો ખુશ થાય, છોકરા કેવા પ્રેમથી જમે છે, આજે અથાણું મળ્યું. એટલે છોકરા તો ખુશ થી જમે, અને માય ખુશ થી એને પીરશે ખુશી થઈ. આ બેઠો બેઠો આમ જોઈ રાખે, છોકરાએ જમી લીધું ને પૂરું થયું ને, એટલે તરત કે જો અથાણું મેં તને બનાવવા દીધું, હવે જેટલી બરણી છે ને બધી બહાર લાય. તો કેમ લાવે, હું રેકડી લઈ આવ્યો છું માગીને એક જણાની, એમાં બધી બરણીઓ મૂકી દે, કાંકરી આમ નાખવા જ આવીશ. અરે પણ આવું સારું અથાણું કેટલા છોકરા રાજીપાથી ખાતા હતા, તમને કાંઈ થાય છે કે નહીં? તો કે એ તે જોયું, અથાણું રખાય જ નહીં ઘરમાં. રોજ આપણા છોકરા બધા બબે રોટલી ખાતા, આજે અથાણું આવ્યું પાંચ પાંચ ઉલાળી ગયા, અને મારો બધું અથાણું કાંક કરી એમ નાખે. બોલો, આવા જો મને એક જણો મળ્યો, એમાંથી મેં માપ કાઢ્યું. મેં કીધું તમારે કઈ વ્યસન છે, લાખોપતિ માણસો, આ તો બધે અને સૌ રીત રસમ જાણવાની વાત છે. મેં કીધું તમારે કઈ વ્યસન છે? નહીં હો સ્વામીજી, કોઈ વ્યસન નહીં. દાણા દાળ સોપારી, અરે વરિયાળી નો બુકડો ભરવાનું, આપણે વ્યસન નહીં. મેં કીધું વરિયાળી તો ખવાય, એ બધા ખોટા ખર્ચા કહેવાય. જો એ વ્યસન નથી કરતો, એની પાછળ આરોગ્ય નથી કે તમાકુ ખાય પેલું ખાય કે આપણને શરીર બગડે રોગ થાય ને આ થાય, એ નથી. ખોટા ખર્ચા ન થાય. હવે જે પોતે પોતા માટે સારામાં વાપરે નહીં, બીજાને વાપરવા દે. એટલે જે જમા કરાવવામાં માને એનો નિવાસ અંતે જમલોકમાં થાય. જમા કરાવવામાં માને એ જમલોકમાં જાય. બીજો પ્રકાર એવો છે જે જમવામાં જ માને, જ્યાંથી જે મેળ્યો મળ્યો ગાયો ખાવ મું આખું છે ને. તમે આમ જો બધી વાનગીઓ તમને ખબર છે ને, પ્રસિદ્ધિ હોય છે. જો વડોદરાનો ચેવડો, ભરૂચની ખારી છીંગ, સુરતની ઘારી, વલસાડના ચીકુ, ડાકોરના ગોટા, ઉત્તરસંડાના પાપડ, રાજકોટના પેંડા, જામનગરની કચોરી, ખંભાતની સૂતરભેણી, લીંબડીનું કચોરિયું, નડિયાદનું ચવાણું, કચ્છની દાબેલી, ભાવનગરના ગાંઠિયા, અમદાવાદ રાયપુરના ગોટા, ખેડાનો ઘઉંનો પોંક, બારડોલીના પાતરા, જૂનાગઢની કેરી, પોરબંદરની ખાજલી, થાનના પેંડા, ગોંડલના મરચા, આણંદના દાળવડા, પાલીતાણાનો ગુંદકર ગુલકંદ, અને ડીસાના બટેટા, ચોટીલાના ખાંડલા લાડુ, અને રંગોલાની ફૂલવડી. આટલી બધી વસ્તુઓ પ્રસિદ્ધ હોય છે. પણ હવે એ બધા એવા જે હોય જમવાના ટેસીલા, એ જ્યાં જ્યાંથી મંગાવીને તમારે ખાય. જમવું એનો જીવન મંત્ર છે, પણ જમા કરાવવામાં માને જમલોકમાં જાય, જમવામાં જ માને મુંબઈની મોટા મોટી જસલોક હોસ્પિટલમાં જાય. એટલું બધું ખાતા હોય. એક જણાને પાછા પોતાને સગવડતા નહીં, પણ જ્યાં ક્યાંય હોય ને ત્યાં પહોંચી જ જાય. કોઈનું લગ્ન હોય ને ત્યાં પહોંચી જાય. હવે ત્યાં આવેલો કોઈ પૂછે ને અજાણ્યો જોયેલો, ભાઈ તમે કોણ? તો ક્યાંક ક્યાં હું કન્યા પક્ષનો, ક્યાંક ક્યાં હું વર પક્ષનો. એટલે ઓલા કોઈ બોલે જ નહીં, જ્યાં એવું લાગે ત્યાં ઘૂસ મારી જાય. કહે છે ભાઈ કન્યા પક્ષનો હશે, ક્યાંક ક્યાં હું વર પક્ષનો. એમ કે જમવા હોવની હારે લગ્નમાં તો જમેલો જ હોય, મારું પેટ ભરી બરાબર જમીન નીકળી જાય. એમાં એક જગ્યાએ બધા બેઠેલા, ત્યાં જઈને પાછું બેસી ગયો. જમવાનું ટાણું થયેલું એટલે કે ભાઈ તમે અજાણ્યા લાગો તો કોણ છો? તો હું તો વર પક્ષનો છું. હવે વર પક્ષ વાળી અહીં ક્યાંથી? આ કોંગ્રેસ ની પાર્ટી ની મીટિંગ છે અહીંયા. અહીંયા ક્યાંથી વર પક્ષ લાવ્યો? તો મારી મારી તોડી નાખ્યો એટલે. પણ જમવું જ, જ્યાંથી જેનું તેનું જેનું મળે જમી જ લેવાનું. અરે ચાર રસ્તે ગાડી ઉભી રહી તો એક શેઠ ની ગાડી નો ગાંઠ છે ખુલ્લો હતો, ત્યાં એક ભિખારી આવીને કે શેઠ સાહેબ 100 રૂપિયા આપો. શેઠ તો જોઈ રહ્યો એટલે હિંમત ને દાદ દેવી પડે. 100 રૂપિયા માગે, 100 રૂપિયા શું કરવા? ફિક્સ સામે કોફી હાઉસ છે ને, એમાં એક કપ ના 100 રૂપિયા છે, મારે કોફી પીવી છે. ભિખારી કીએ સામે કોફી હાઉસ માં મારે એક કપ કોફી ના 100 રૂપિયા લે છે, મારે કોફી પીવી છે. ઓલા કોફી હાઉસ માં જઈ એટલે શરમા શરમા કઈ, આ 10.5 લાખ ની ગાડી ફેરવું છું તોય મેં કોઈ દિવસ એ કોફી હાઉસ માં 100 રૂપિયાનો એક કપ કોફી મળે એવી કોફી મેં જિંદગીમાં પીધી નથી. અને તું ભિખારી થઈને તું 100 રૂપિયાની એક કપ કોફી પીવાની વાત કરે? તો કે મને તો પોહાય છે, તમને નહીં પોહાતું હોય. જ્યાં ત્યાંથી મળે જમી જ લેવાનું, જમવું એ જ. પોતાને કેમ મળી જાય છે, ક્યાં ખાઈ લેવાય? અને પાછું ખાવામાં કઈ માપ નહીં, દાબી દાબીને ખાવાનું. જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ. જમતા જમતા આડો પડી જાય તો કે હા હવે બરાબર છે બોલો. હવે ખાઈ એક આડો પડી ગયો તો બધા આવ્યા, એમાં કોઈ વૈદ ઓળખીતો છે? એને કીધું લ્યો બાપા એટલું બધું પેટ ભરાઈ ગયું, ફૂલી ગયું, દડો થઈ ગયો, આમ પેટ ઢોર ઢાપેલું થઈ ગયું, શું કેવાય, આફરે ચડી ગયું એવું થઈ ગયું. લ્યો આ એક ગોળી ગળી જાવ ને હમણાં સારું થઈ જાય. પીડ્યો પીડ્યો ગયો, ગોળી ની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ. હજી એને લાડવો ખાવો છે, ભલે આપણને આ દાંત આવે પણ આવા નમૂના હોય છે. અમુક અમુક પ્રદેશમાં તમે જાઓ બહુ જમનારા માણસો પીડ્યા. એક બિચારા પતિ પત્ની, એને વિચાર થયો આપણે નાનો પરિવાર છે તો આપણે બ્રાહ્મણ ને શુભ દિવસ છે જમાડીએ. તે બ્રાહ્મણ એક જમાડીએ તો બહુ થઈ ગયું. એક બ્રાહ્મણ ને જમાડે તેડાવ્યો, એના પોતાના 2-5 માણસો, 2-5 દોસ્તારો ને એમ બધું થઈને 50 લાડુ બનાવ્યા છે, ચૂરમાન લાડુ. બીજું એ પ્રમાણે વાનગી બને, પેલા બ્રાહ્મણ જમે પછી આપણે જમીને. બ્રાહ્મણ ને ઓસરીને કોરે નાખી દીધું એક પથ્થર નું, ટેકો દઈને બ્રાહ્મણ મહારાજ બેસી ગયા. જમવાનું શરૂ કર્યું, જમતા જાય બાપા. એ તો જમતા જમતા ઓલા તો જોઈ રહી, આનો તો અંત જ આવે નહી. બોલો 45 લાડવા ખાઈ ગયા. હવે ગણીને 50 બનાવ્યા હતા, 15-20 જણા જમનારા હતા, 45 જમી ગયા. ઓલી ઘરવાળી ઊંચા નીચા થાય, એને ઓલા પીરસતા હતા. એના પતિ એને કીધું આ ગોર મહારાજ ને પૂછો તો ખરા કે તમે કઈ અધવચ બચવચ કે પાણી બાણી પીવો છો કે નહીં. ભલે ઓલા જઈને કીધું ધીરજ રાખ હું પૂછું. ત્યાં જઈને ઓલા ગોર મહારાજ ને જટાશંકર મહારાજ, હા હા બોલો, પણ મહારાજ તમે આ સમજો છો એમાં કઈ અધવચ બચવચ પાણી બાણી પીવો કે નહીં? તો કે અધવચ તો આવવા દે. ગજબ કરી નાખ્યો હવે. આ ભલે હસવાની વાત છે પણ છતાં આપણે આપણી રીત પ્રમાણે જુઓ, મોટા ભાગે બધાની જમવા ઉપર વૃત્તિ છે. અને તમે જુઓ કે કઈ જોયા ગાંચ્યા વગર જમે, જે મળ્યું જેટલું જમે, કોઈ નિયમ નહીં. પણ તમે જુઓ પછી જેવા થોડાક વર્ષો જાય, 40 વળોટે 45 જાય, અને પછી શું કરે? આપણે એને કહે હવે શું કર, હવે ડાયટિંગ કરીએ છીએ. પેલા જાય જાતના મલિદા ખાતા, હવે હવે હમણાં ચોપડી વાંચી હતી એમાં હવે નવી પથી કાઢી છે. એટલે કે તમે છે ને આખો દિવસ તમે કાચું ખાવ અને સાંજે જમો થોડું, આખો દિવસ કઈ જમવાનું નહીં. અને એ બધું કોને હોય? આ બધા સુખી લોકો હોય એને, જેને ખૂબ ખૂબ આજે જીવન મંત્ર અપનાવ્યો હતો ને આગળ કીધો એને. અને પછી શું જમાડે ખબર? એ કે તમે ગાજરના પાંદડા ખાઓ, ગાજરના પાંદડા. ગાજર ખાવાનું તો કે પણ અરે ગાજરના પાંદડા કીધા. અને ગાય ફેશન પેલો રસકો નહીં નાખતા ગદબ, એ કૂણો ગદબ ખાવ. કાચી કોબી ખાવ, કાચા બટેકા ખાવ, કાચા ટીંડોરા ખાવ, કાચું ખાવ બધું. અને સાંજે પછી તમે નિરાયતે થોડું થોડું ખીચડી ભાખરી આવું બધું જમો. હવે એવું બધું નહીં, પછી ઘી ખાવાનું નહીં, તેલ નહીં, ખાંડ નહીં, ગળ્યું નહીં, આ નહીં, દૂધ દૂધ ને ઉકાળો, ઠાર નાખો, તરજામી કાઢી નાખો. પછી પાછું થોડી વાર પંખો ચલાવો, તરજામી કાઢી નાખો. વળી પંખો ચલાવો, તર નીકળે કાઢી નાખો. એમ કરી કરીને હાવ પાતળું રહી, એમાં પાછું અડધું પાણી નાખો ને એવું દૂધ પીવો. એટલે પહેલેથી ધ્યાન રાખ્યું હોત તો 80 વર્ષ સુધી આ કરવું પડત. અને અત્યારે આ બધા છે ને ઊંધે માથે જાય, જે આવ્યું નથી, ખાધું નથી, પછી છેલ્લે બધું આ જ કરવાનું બસ. એના કરતા સલાહ જો, માપ સરતી અત્યારે જ હોય ને, કારણ કે જમાડનારા પારકા છે, પણ આપણું પેટ થોડું પારકું છે ભાઈ. એ તો આપણે એને પૂછી પૂછીને ખાવું. અને એક મહારાજ છે ને, પેટ ઉપર હાથ ફેરવતા ને, એનો મર્મ છે કે જમવું પેટની ભૂખે જમવું, પણ સ્વાદની મનની ભૂખે ક્યારે જમવું નહીં. પેટની ભૂખે જમો, પણ જીભની ભૂખે ન જો. જીભ તો પછી તમને બધા આવવા જ જો કરે, ભૂખ પેટની છે એના પ્રમાણે જ. તો અમુક લોકો જમવામાં જ માને છે, તો પછી એ દર્દોથી ભોગવે છે, જસલોક હોસ્પિટલ જાય છે, પેલા લોકો જમલોક જાય છે. પણ ત્રીજો વર્ગ ઉત્તમ છે, એ બીજાને જમાડવામાં જ માને છે, અને એ બધા જગદીશ લોકને પામે છે, ભગવાનને પામે છે. શીખ સંપ્રદાયનું તો સૂત્ર છે, સંગત અને પંગત. સંગત, સંતોનો સંગ કરો, સત્સંગ કરો, કથા શ્રવણ કરો, કીર્તન કરો, અને બીજું પંગત, એટલે ખૂબ લોકોને જમાડો. ગુરુદ્વારામાં તમે જુઓ કેટલા મોટા લંગર ચાલતા હોય છે, લંગર કે ખૂબ જમાડે. જલારામ બાપા, આપો ટુકડો તો પ્રભુ ઢૂંકડો. હા, રોટલા એ રોટલા નથી, પણ વૈકુંઠનાથના રથના પૈડા છે. બધા લોકો રોટલા જમાડવા વાળા છે, અને જમાડવું એ બહુ મોટું કામ છે ભાઈ. પણ કેટલા અપનાવે, કેટલા અપનાવે. એક રાજાના દરબારમાં એક પરદેશી આવ્યો, એમણે રાજાના દરબારમાં પહેલી નાખી. પહેલી એટલે કોયડો, પઝલ, કે મહારાજ મને એ બતાવો, તમારા દરબારમાં કોઈ છે એવા બુદ્ધિશાળી, તમારો કોયડો ઉકેલો, બોલો. નથી, નથી, નથી, છે, છે, નથી, નથી, નથી, છે, અને છે, છે, અને છે, આ શું? હવે આવું તો કઈ પહેલી વાર સાંભળ્યું નહી. નથી, નથી, નથી, છે, છે, નથી, નથી, નથી, છે, અને છે, છે, અને છે. હવે અવળા થઈ ગયા બધા વિચારી, પણ કઈ કોઈ મેળ પડે નહીં. એવા દિવાનજી બહુ બુદ્ધિશાળી હતા, એમણે કીધું કે મહારાજ તમારો કોયડો ઉકલી જાય, આવતીકાલે ઉકલશે, કઈ વાંધો નહીં, રોકાય. એમને રાખ્યા. બીજા દિવસે દિવાનજીએ રાજ કચેરીમાં પેલા પરદેશીની હાજરીમાં 4 વ્યક્તિઓને હાજર કરી. 4 વ્યક્તિ કે આ તમે દીધા ને એના બધા ઉત્તર છે. પેલું અમારો નથી, નથી, નથી, એનું ઉત્તર આપો. નથી, નથી, તો આ પેલી વ્યક્તિ. નથી, નથી, ને નથી, તો કે શું કેવા માંગો છો? બસ એ જ, આ એક ચોર છે. ગયા જન્મના પુણ્યમાં કોઈ સારા કૃત્યો નથી, એટલે એની પાસે કોઈ બેલેન્સ સારું બોલતું નથી, એટલે એના ભૂતકાળમાં પણ કઈ નથી, પૂર્વ જન્મમાં પણ કઈ નથી, એટલે આ જન્મે પણ એને કઈ મળ્યું નથી. નથી મળ્યું એટલે ખાઈશું, પીએશું, પણ નથી એટલે નથી, તોય પાછો કામ ચોરી ના કરે છે, એટલે હવે મર્યા પછી પણ નથી, એને કઈ મળવાનું નથી, કારણ કે કામ જ એવા ધંધા કરે છે. પેલાય નહોતું એટલે અત્યારે ન મળ્યું, અને અત્યારે પછી એવું કરે છે કે આવતા જન્મે પણ કઈ મળવાનું નથી, કારણ કે પાપ કર્મ બાંધે છે. વાહ રે વાહ, બઢિયા ઉત્તર દયા. દુસરા છે, છે, ને નથી, તો કે આ મહારાજ, આ વ્યક્તિ. તો આ કોણ છે? તો આ વૈશ્યા છે, જાહો જલાલીમાં રમે છે, સુખ સાહેબી નો પાર નથી, હિંડોળા ખાટ છે, નોકર ચાકર પરિવાર હીરા જવેરાત ખાવા પીવાની કોઈ પાર નથી. કેમ? ગયા જન્મમાં કઈક એવા સુકૃત કર્યા છે એટલે બધું એને મળ્યું છે, ગયા જન્મમાં છે એટલે આ જન્મે છે, પણ હવે કામ એવા કરે છે ને કે આવતે જન્મે નથી, હવે એને નહીં મળે કારણ કે એક શુભ કર્મ કરતી નથી એટલે હવે બેલેન્સ નહીં બોલે, છે એટલે છે પણ મર્યા પછી નથી. વારે વાહ, હવે તીસરા બતાવો. તો કે આ માણસ નથી, નથી પણ છે. કોણ છે આ? આ એક મહારાજ ગરીબ કઠિયારો છે, ગયા જન્મમાં કઈ નથી એટલે આ જન્મે પણ કઈ મળ્યું, આ જન્મે પણ મળ્યું નથી, પણ છતાંય માણસ એટલો પ્રામાણિક છે, પરિશ્રમથી જીવે છે, લાકડા કાપે છે, સતકમાઈ કરે છે, એમાંથી પોતાનું પેટ ને પરિવારનું પેટ ભરે છે, ખોટું કરતો નથી, ખોટું લેતો નથી, હરામનું ખાતો નથી, ખરાબ માર્ગે જાતો નથી, એટલે હવે અત્યારે એને નથી નથી પણ પછી એને છે, એવા સુકૃત કરે છે કે એને બધું જ મળવાનું છે. આ ચોથો, તો કે આ મારા છે છે ને છે. તો કે આ કોણ છે? આ ગર્ભ શ્રીમંત છે, યોગ ભ્રષ્ટ શ્રીમંત ભક્ત પુરુષ છે, ગયા જન્મમાં પણ છે એટલે આ જન્મે પણ છે, અને અત્યારે પણ એટલા બધા સત્કર્મો કરે છે, ગરીબોના, દેવ ધર્માનો, મંદિરોના, સાધુઓ, બ્રાહ્મણો, ગાયો, મૂંગાઓ, પશુઓનો, પક્ષીઓનો, એટલા સત્કર્મો કરે છે કે જેને પ્રતાપે આવતે જન્મે પણ એને છે છે ને છે. એટલે જે બેલેન્સ સાચામાં સાચું છે ને એ આ છે, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. પણ ઘણા તમે જોજો, આમાં સમજવા જેવા, સાંભળી લીધા જેવું નથી. સુખી થવાનો સારામાં સારો ઉપાય એ છે કે પૈસાને વાવવું. આપણે સમયને વાવવાની વાત કરી હતી ને, એમ આ આ વ્યાજ એવું છે, આ વ્યાજ અનંત ગણું છે, પણ જેને પૈસાનો મોહ છે એ પૈસો છોડી નહીં શકે. લોભિયાન તમે દાંત કઢાવો હોય ને તો એમ નહીં કરે, ગલગલિયા કરો, દાંત કાઢીને ખુશ થઈને બેસી જાય, એ જ એની પ્રસન્નતાનું રસ છે. લ્યો હોય ને પૈસા, એક જણો લોભ્યો આમ પગથિયા મંદિર ના ઉતરતો હતો ને, ભિખારીઓ બધા ઉતરે ને એટલા ખુશ થાય, એટલા ખુશ થાય, એટલે નીચે છેટે ઉભા થાય ને એને બધે કહે, જો આવા પૈસા પૈસાદાર માણસ હોય ને એ ભિખારી ને બગાડે, આપણે બધા દસ્યુ દસ્યુ પૈસો પૈસો રૂપિયો રૂપિયો નાખીએ અને આવા પૈસાદાર લોકો હોય ને બબે પાંચ પાંચ દસ દસ રૂપિયા દઈ દે, પછી ભિખારી પછી માથું કાઢી દે, પછી આપણા રૂપિયા હું જોતા નથી. એટલે શેઠ જેવા હોય ને આવાને બધા ગગલાવા જોઈએ, શેઠ નીચે આવે ને એને કે તમે જ બધાને બગાડો છો, જાજા જાજા રૂપિયા દઈને બધાને ખુશ કરી દો, પછી અમારા રૂપિયા હમું ન જોવે કોઈ. એટલે કહે, ભાઈ મેં કાંઈ દીધું નથી, તમે આ બધા ખુશ કેમ થતા? બધા ભિખારી ગલગલિયા કરતો આવતો હતો. આમાં તમારું અમારે કઈ લઈ નથી લેવું, પણ સુખી થવાનો શાસ્ત્રીય માર્ગ આ છે, ભગવાને દીધું હોય તેને જેટલું વાવો, બાકી બધું છે ને પડ્યું રહેવાનું. અને પાછળ જે છોકરા છોકરી ની ગણતરીઓ કરી રાખો છો ને એ કોઈ સત્કર્મ પોગવાના નથી, એ કઈ જેટલું છે હવ હોના નસીબ લઈને આવ્યા છે, પણ કોઈ મોહ મુકાતો નથી. હું આને આટલું દઈ દઉં, આ દીકરાને આટલું દઈ દઉં, આ દીકરાને આટલું દઉં, અરે સૌથી સારામાં સારો હિતે છો તો આપણો ભગવાન છે, પણ એના માટે વપરાય નહીં, સત્સંગ માટે વપરાય નહીં, બીજાને જોઈ નહીં એને નાડ્યું ન. ઘણા એવા દાતાર હોય ને, કોઈ કરે તેને થાય, એટલે ભાઈ મને લાભ તો લેવાય દો, આ કે તમે તમારે બીજા લેતા હોય ત્યાં સુધી મને કહેતા નહીં, એ તો ભાઈ દેનારા દે જ છે ને, દેનારા તો દે છે, વાપરનારા વાપરે છે, પણ સાચું આ છે વાયવાનું, સુખી થવાનું ઉપાય છે, એ તો હકીકત છે. તમે જો જેણે જેણે જે સત્કર્મો કરે એ તો ફળ આવે જ, જે વાવો એ અવશ્ય મળે મળે ને. જાગી જનારા માણસો હોય છે, આ અમેરિકાના રોકફેલર એ દુખી હતા બોલો, અને વિવેકાનંદજી મળ્યા ને એક એની ટીપ્સ મળી કે સુખી થવું ને શાંતિ જોતી તો પૈસો વાપરવા માંડો ને ભલામણ. અને રોકફેલર ફાઉન્ડેશન કર્યું, અને જે ગરીબો ને બધા જ્યાં જ્યાં જેને પૈસો વાપરો, અત્યારે પણ હજી ફાઉન્ડેશન કામ કરે છે, તો એને પરમ શાંતિ થઈ ગઈ, વગર ગોળીએ ઊંઘ આવવા માંડી. અને સાચું જ છે, બીજાને આપવાથી પોતાને શાંતિ અવશ્ય મળે છે. સાધુ વાસવાણીનો હમણાં એક પ્રસંગ વાંચ્યો, બીમાર થયા, ડોક્ટરે કીધું તમે ફળ ફૂલ લ્યો, બીજું કઈ ન લેતા, સેવક તો હોય જ, ફળ ફૂલના ડગલા કરી દીધા. આમણે ફળ ફૂલ જોયા, વિચાર શું આવ્યો, આંખમાં પાણી આવી ગયા, અને કીધું ભાઈ તમારે મને જો રાજી કરવો હોય ને તો એક કામ કરો, આ બધી મોસંબી ચીકુ પપૈયા બધું ઉપાડી બાજુમાં કોઈ હોસ્પિટલ ગોતો અને ત્યાં ગરીબોને આ ફળ ફૂલ ખવડાવો ને ત્યારે મને શાંતિ થાય, મને ગરીબ બિચારા ભૂખ્યા જેને ઔષધના પૈસા નહીં, જેને ખાવાની શક્તિ નહીં, બે પાંચ પૈસાનું કઈ લાઈને પેટ ભરી શકે એવું નહીં, એને ખવડાવ. અને એમને ખવડાવ્યું અને સાધુ વાસવાણી કે મને ટાંટક થઈ ગઈ છે, શાંતિ થઈ ગઈ છે. જો છે ને, ગાંધીજીને મનુએને રસ કાઢીને આપ્યો અને બાજુ બજા થાળી સાથે રોટલી સાથે રસનો એક જ વાટક્યો મૂક્યો, ખાલી બે કેરી લઈ આવ્યા હતા અને એક વાટકી રસ કાઢ્યો. અને એ જેવો રસનો કટોરો જોયો, ગાંધીજી કે મનુ આ રસ ક્યાંથી લાવ્યા? બાબુ બસ આજે એમ થયું, તમને ગરમી છે, કેરી ખવડાવું એટલે બે કેરી લઈ આવીને એક કટોરો રસ ખાયડો છે. ન મનુબેન ના ભાવને કઈ કહી શકાય. અને બીજી બાજુ ગાંધીજી વિચારે છે, અરે રે, મને સૌ બાપુ કહે અને 30 કરોડ નો હું બાપ, એમાં કેટલાય ને ખાવા નથી મળતું અને હું બેઠો બેઠો રસ ને પૂરી ખાવ તો હું શાનો બાપુ? એમને બેઠા મનુબેન, બાપુ જમો, જમીશ. ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ, પ્રભુ રામ, મારી લાજ રાખો, કોઈને મોકલો જેને હું રસ પીવડાવું. પાછો ઠેલો તો મનુનું દિલ દુખાય અને ખાવ તો મારું દિલ દુખાય. એમને બેઠા બેઠા રામ રામ રામ રામ કરે. એમાં એક બેન એના બે બાળકોને તેડીને બાપુને પગે લગાડવા આવ્યા અને જેવા બાળકોને જોયા એટલે કીધું, મનો બે કટોરી લાવો. અને બે કટોરી અડધો અડધો વાટકીનો રસનો ભાગ કરી અને પેલા બે બાળકોને અડધી અડધી કટોરી રસ આપ્યો. અને એ ગરીબ મહિલાના બે બાળકોએ જે કેરીના ઘૂંટ લીધા અને જે બાપુને ટાટક થઈ, એવી ક્યારેય ટાટક થતી. આ ભોજન કરાવવાનો હતો છે, બીજાને આપવા, બીજાને દુઃખ દર્દો દૂર કરો, પોતાની પાસે જે હોય એનાથી બીજાના સદુપયોગ કરવો, પરમાર્થ કરવો, એના જેવું સુખી થવાનું બીજું કોઈ સાધન નથી. એટલે જેટલું થાય એટલું સત્કર્મ કરે, એ આ કાન ઉઘાડા રાખ્યાની ભગવાનની લીલા છે. આવી સરસ મજાની શ્રીજી મહારાજની એ લીલા. પણ બીજી વાતો પણ ઘણી છે. ભગવાન જમે છે એ ભક્તોના ભાવ જોઈને જમે છે, અને આપણે જમીએ છીએ એ આપણે ભોજન જોઈને જમીએ છીએ. આપણે ભોજન પ્રિય છે, ભગવાનને ભાવ પ્રિય છે, પણ એ બધી વાતો થોડી ઘણી આવતી વખતે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.